શ્રીમદ્ ભાગવત આઠમો સ્કંદ ચોથો અધ્યાય ગજેન્દ્ર અને ગ્રાહનું પૂર્વચરિત્ર અને તેમનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તે સમયે બ્રહ્મા, શંકર વગેરે દેવો, ઋષિઓ અને ગંધર્વો ભગવાન શ્રી હરિની આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા અને તેમના પર પુષ્પો વૃષ્ટિ કરવા લાગ્યા. સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા, ગંધર્વો ગાવા નાચવા લાગ્યા, તથા ઋષિઓ, ચારણો અને સિદ્ધો ભગવાન શ્રી પુરુષોત્તમની સ્તુતિ કરવા લાગ્યા. આ તરફ તે ગ્રહ તરત જ પરમ આશ્ચર્યમય દિવ્ય રૂપધારી બની ગયો. આ ગ્રાહ આ પહેલા હુહુ નામનો એક શ્રેષ્ઠ ગંધર્વ હતો. દેવલ ઋષિના શ્રાપથી તેને આ ગતિ પ્રાપ્ત થઈ હતી. અત્યારે તે ભગવાનની કૃપાથી મુક્ત થઈ ગયો. તેણે સર્વેશ્વર ભગવાનના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. ત્યાર પછી તે ભગવાનના સુયસનું ગાન કરવા લાગ્યું. વાસ્તવમાં અવિનાશી ભગવાન જ સર્વશ્રેષ્ઠ કીર્તિ સંપન્ન છે અને તેમના ગુણ તથા તેમની મનોહર લીલાઓ ગાવા યોગ્ય છે. ભગવાનના કૃપા શબર સ્પર્શથી તે ગ્રાહને બધા પાપો અને દુઃખો નાશ પામ્યા. તેણે ભગવાનની પરિક્રમા કરીને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને સૌના જોતા જ પોતાના લોક ભણી પ્રયાણ કર્યું. ગજેન્દ્ર પણ ભગવાનનો સ્પર્શ થતાં જ અજ્ઞાનના બંધનમાંથી છૂટી ગયો. તેને ભગવાનનું જ રૂપ પ્રાપ્ત થઈ ગયું. તે પીતાંબર રૂપધારી અને ચતુર્ભુજ બની ગયો. આ ગજેન્દ્ર પૂર્વ જન્મમાં દ્રવિડ દેશનો પાંડ્યવંશીય રાજા હતો. તેનું નામ હતું ઇન્દ્રધુમ્ન. તે વિખ્યાત વિષ્ણુ વ્રત પરાયણ ભગવાનનો ઉપાસક હતો. એક સમયે તે રાજ્યનો ત્યાગ કરીને મલય પર્વત પર રહેતો હતો. તેણે જટા વધારીને તપસ્વીનો વેશ ધારણ કર્યો હતો. એક દિવસ સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનને એકાગ્ર કરીને તથા મૌન વ્રત ગ્રહણ કરીને તે સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી રહ્યો હતો. તે સમયે નસીબ જોગે પરમ યશસ્વી અગત્ય મુનિ પોતાની શિષ્ય મંડળી સાથે ત્યાં પધાર્યા. તેમણે જોયું કે પ્રજાપાલન, ગૃહસ્થ યોગ્ય અતિથિ સેવા વગેરે ધર્મો પરિત્યાગ કરીને તપસ્વીઓની જેમ એકાંતમાં બેસીને આ ઉપાસના કરી રહ્યો છે. તેથી તે ઋષિ અત્યંત ક્રુદ્ધ થયા. તેમણે રાજા ઇન્દ્રધુમ્નને શ્રાપ આપ્યો. આ રાજાએ ગુરુજનો પાસેથી બોધ ગ્રહણ કર્યો નથી અને અભિમાનને લીધે પરોપકારમાંથી નિવૃત્ત થઈને દુરાત્મા બની ગયો છે. બ્રાહ્મણોની અવમાનના કરનારો આ હાથી જેવો જડબુદ્ધિ છે, તો આને તે જ ઘોર અજ્ઞાનમય હાથીની યોની પ્રાપ્ત થાઓ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, શ્રાપ તેમજ વરદાન આપવામાં સમર્થ અગત્ય મુનિ આ પ્રમાણે શ્રાપ આપીને પોતાની શિષ્ય મંડળી સાથે ત્યાંથી ચાલ્યા ગયા. રાજર્ષિ ઇન્દ્રધુમ્ને આ મારું પ્રારબ્ધ હશે એમ સમજીને સંતોષ માન્યો. ત્યારબાદ તેને આત્માનું વિસ્મરણ કરાવી દેનારી હાથીની યોનિ મળી. પણ ભગવાનની આરાધનાનો પ્રભાવ એવો છે કે તેને હાથી થવા છતાં પણ ભગવાનનું સ્મરણ થઈ જ આવ્યું. ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે ગજેન્દ્રનો ઉદ્ધાર કરીને તેને પોતાનો પાર્ષદ બનાવી દીધો. ગંધર્વ, સિદ્ધો, દેવ વગેરે ભગવાનની આ લીલાનું ગાન કર્યું. ભગવાન પાર્ષદરૂપ ગજેન્દ્રને સાથે લઈને ગરુડ પર સવાર થઈને પોતાના અલૌકિક ધામમાં સિધાવી ગયા. હે કુરુવંશ શિરોમણી, મેં ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા અને ગજેન્દ્ર મોક્ષની કથા તમને કહી સંભળાવ્યા. આ પ્રસંગ તેના સાંભળનારાઓના કળી સહજ મળને તથા દુઃસ્વપ્નને દૂર કરનારો તેમજ યશ, ઉન્નતિ અને સ્વર્ગ આપનારો છે. તેથી જ કલ્યાણ વાંછુ બ્રાહ્મણો દુઃસ્વપ્ન વગેરેનું શમન કરવા માટે સવારે જાગતા જ પવિત્ર થઈને આનો પાઠ કરે છે. હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત, ગજેન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થયેલા સર્વવ્યાપક અને સર્વભૂત સ્વરૂપ ભગવાન શ્રીહરિએ તેને બધા લોકોની સામે જ આ વાત કહી હતી. શ્રી ભગવાને કહ્યું હતું, જે લોકો રાત્રિના પાછલા પહોરમાં ઉઠીને ઇન્દ્રિય નિગ્રહપૂર્વક એકાગ્ર ચિત્તે મારું, તારું તથા સરોવર, પર્વત અને ગુફા, વન, નેતર, કીચક અને વાંસની ઝાડીઓ, અહીંના વૃક્ષો તથા પર્વત શિખરો, મારું, બ્રહ્માજીનું અને શિવજીનું ત્રણેય નિવાસ સ્થાનો, મારા પ્રિય ધામ શિરસાગર, પ્રકાશમય શ્વેતદ્વીપ, શ્રીવત્સ, કૌસ્તુભમણિ, વનમાળા, મારી કૌમુદકી ગદા, સુદર્શન ચક્ર, પાંચજન્ય શંખ, પક્ષીરાજ ગરુડ, મારી સૂક્ષ્મ કલા સ્વરૂપ શેષજી, મારા આશ્રય રહેતા લક્ષ્મીદેવી, બ્રહ્માજી, દેવર્ષિ નારદ, શંકરજી તથા ભક્તરાજ પ્રહલાદ, મત્સ્ય કચ્છપ વરાહ વગેરે અવતારોમાં કરેલા મારા અનંત પુણ્યમય ચરિત્ર, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઓમકાર, સત્ય, મૂળ પ્રકૃતિ, ગાય, બ્રાહ્મણ, અવિનાશી, સનાતન ધર્મ, સોમ, કશ્યપ અને ધર્મની પત્નીઓ, દક્ષકન્યાઓ, ગંગા, સરસ્વતી, અલકનંદા, યમુના, ઐરાવત હાથી, ભક્ત શિરોમણી ધ્રુવ, સાત બ્રહ્મર્ષિ અને પવિત્ર કીર્તિ મહાપુરુષો, નળ, યુધિષ્ઠિર, જનક વગેરેનું સ્મરણ કરે છે, તેઓ સમસ્ત પાપોમાંથી છૂટી જાય છે. કારણ કે આ તમામે તમામ મારા જ રૂપ છે. હે પ્રિય ગજેન્દ્ર, જે લોકો બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને તમે કરેલી સ્તુતિથી મારું સ્તવન કરશે, તેમને હું તેમના મૃત્યુકાળે નિર્મળ બુદ્ધિ આપીશ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ પ્રમાણે કહીને ભગવાન ઋષિકેશે દેવતાઓનું અભિનંદન કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ શંખ વગાડ્યો અને ગરુડજી પર આરૂઢ થઈ ગયા. આઠમા સ્કંદ અંતર્ગત ગજેન્દ્ર મોક્ષ નામનો ચોથો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.